દખલ એટલા સરસ છે માટે ખાવ, એ કહ્યું નહીં પતે. પણ એ અત્યારની દખલ થી નથી પચતું કે પેલા દખલ કરીને લાવેલો છે? પેલા કરેલી તેની ત્યાં દખલ આવી, દખલ અપની દખલ કરી પછી ઉભાધી. હા, દખલ વગર ભાગ્ય જ નહીં કરી. એ પહેલાની દખલ કરેલી છે કે અત્યારે દખલ થઈ છે એ કેવી રીતે ખબર પડે? પેલો દખલ વાળો આવે એટલે. અત્યારે દખલ પોતે કરી રહ્યો છે કે નથી કરતો એની ખબર પડે પોતાને? હા, દખલ કરી હોય સાચું છે તે આટલું કશું ખાવું તો વાયુ થઈ જાય તે દખલ કરીએ એટલે. શરીરમાં વાયુ થવાનો ગુણ નથી, પીટ વાયુ નો કબજે થાય છે દખલ હોય. ખોરાક માં તો એ થવાનું જ ને, કફ વાયુ પીટ ના થાય દખલ થી થાય છે. ખોરાક ખાય તો શું થાય? દખલ ના હોય તો શું થાય? લોહી થઈ જાય. એમ દખલ કરી વાયુ થઈ જાય, લોહી ના થાય ને ડરાય થઈ જાય. દખલ કરી કફ થઈ જાય, કફ પીટ થઈ જાય. મને ગળું નહી આવતું એ દખલ કરી બગડ્યું. એટલે એ રીતે પીત ઉભું થાય તેનાથી બીજું છે ને, એટલે ગળ્યા નો પકડે તો કફ ઉભો થાય. તો પછી દખલ તો બધા કરીને જ લાવેલા છે ને, દરેક ની પ્રકૃતિ દખલ તો કરીને લાવેલા છે ને. કેવું બંધાણ કેવા ઓછી દખલ નહી જોયેલી? હા, બિલકુલ કેટલાક દખલ જ નહીં હતી. આ દખલ નું પરિણામ લોહી નહી થતો આમ થઈ જવું, એટલે પછી શું કે હું ખાઈએ છીએ સારું ખાઈએ છીએ પણ લોહી નીકળે તો શું વાયુ થઈ જાય. કાદલું ખબર ના આવે હવે એની દખલ કેવી રીતે બંધ થાય? કાદલું ખબર ના આવે. હા, ખાધેલું ખબર ના આવે, શું ના આવે, ખાધેલું ખબર ના આવે. મારે આવીશ જવાના આવીશ સારા આવીશ ને, મેળવાના આવીશ પેલા ના આવીશ પેલો. આપનું તો દખલ વગર નું હોય ને, આપનું તો દખલ વગર નું જ હોય ને. તેના પરિણામ છે, હવે દખલ નથી, હવે અમે દખલ કરતા નથી. એ કઈ રીતે દખલ નથી કરતા? નહી, નિષ્ઠા એ કરીને કે મળતું જે છે કે એવું નહીં, પ્રકૃતિ એ કરીને નિષ્ઠા નથી, જ્ઞાનમાં નથી. પણ પ્રકૃતિ દખલ કરેલી પહેલા માટે આવી પ્રકૃતિ છે એ મરચું વધારે ખેંચતી હોય કે તોય કશું નહીં, તોય કશું દખલ નહીં એની ઉપર પોતાની લાભ ના થાય. પણ એ દખલ જે દખલ વણાયેલી હતી પ્રકૃતિમાં, વણાઈ ગયેલી દખલ છે એમાં કશો ફેરફાર નહીં કરવાનો. થાય પણ નહીં, જામી ગયું દહીં જામ્યા પછી તને શું વાયુ થઈ જાય, પીઠ થઈ જાય, કફ થઈ જાય, એટલે કફ અને પિત્ત માં જાય, કફ અને પિત્ત એટલે એવું થઈ જાય. પેલા કફ વધી જતો હતો, હવે કફ ઘટી જાય, હવે પિત્ત વધી જવા માંડ્યું, એ પાછું ફેરફાર થયા કરવાનું. મેં ખબર આવ્યું છે પણ તે બધું લોહી ચોખ્ખું નથી, એમ લોહી તો ચોખ્ખું છે, કોટ લાલ રંગના દેખાય ને, રંગવા ના પડે, લોકો રંગી નહીં કરતા લોટ કોટ રંગવા ના પડે. તો શું કહું, રંગવા પડે લોહી ચોખ્ખું હોય તો એવું થાય. પ્રકૃતિ ની દખલ થી આ કફ વાયુ ને પિત્ત એટલું જ ઉભું થાય, બીજું બધું ખરું ને આગળ? એટલે આ ફક્ત ખોરાક ની બાબત થઈ, આ ખોરાક ની બાબત થઈ ને, એટલે પ્રકૃતિ માં દખલ તો બીજી ઘણી દિશાઓમાં હોય છે ને. અહંકાર તો દખલ જ કર્યા કરે ને, એને હિન્દુસ્તાન અહંકાર પર કશા જ રહી સહિત નો ભગવાન વાત કાઢી પડે. હવે ચામાં તમે મીઠું ઉછી નાખી, મારે આખું આખું અત્યારે સુધી બપોર સુધી બગડ્યું છે, તમે અત્યારે યાર રસોઈ ખા ને પછી બધા બગડશે બસ. એટલે બહુ પછી છણકા કરી મૂકે બધું શાક ની બધું બિચારી નેડી ટાળું પડી ગયું હઈ કરી પાંચરો નથી ને ટાળું પડે સંછેડી. ચોખ્ખું લઈ નથી ને છે ને, દખલ વધારી થયેલી અહીં આવ્યા પછી છૂટી ગઈ. ટેબલ પર જમવા દેવાનું જ્ઞાન મળ્યા પછી કંપની જ જતી રહી, કમ્પ્લેન ટેબલ પર જમવા બેસે એટલે જ્ઞાન મળ્યા પછી કમ્પ્લેન જ બધી જતી રહી. કમ્પ્લેન ટેબલ એ ખુશ થઈ જાય કેવું પડે, હું તો સુધરેલું પણ તમે સુધરતા ન સુધર્યા. ટેબલ એ કેવું, ટેબલ એ ખુશ થઈ જાય. રોજ કકડા ટેબલ બે કકડા હવા દઉં કરે, ઊંધું જ્ઞાન છે આ બધા લોકો. જ્ઞાન જો થતું હોય તો દુઃખી ના થાય, જ્ઞાન જ આખું ઊંધું. સંસારમાં રહેવાનું વાતો નથી, સંસારમાં કઈ બધા મોકલો થઈ જાય છે, પણ સંસારમાં એ પદ્ધતિ તો કદી ઊંધા જ્ઞાન થી કામ ના કરે, થતું ગણા હોય ને બહુ સંસાર. આપડે ચાર ને ચાર આઠ બે ડઝન છે, ડઝન વીસ લાડવા હોય તેમાં એક બે ડઝન એવા હોય ત્રણ ચાર સુધી અડધો અડધો વાર થઈ જાય, બીજાને પછી મન એવું ગુસ્સે કરાય. એટલે આ દખલ ના કરતા હોય તે દખલ વાળા થઈ જાય, આ દેશે જ એવો અડધો અડધો થઈ ગયા બધા એટલે ઓછું આવે, એટલે પછી એના મમ્મી કે મારા ઘરમાં આવે હું નહીં છોડી દે. એટલે સીધા હોય તો એને દખલ વાળા થઈ જાય. હવે આ પ્રકૃતિ સહજ સ્વભાવ ની કીધી તો આ વીસ લાડવા આવે તો સહજ સ્વભાવ વાળી પ્રકૃતિ એટલે એ બધા બે બે વેચીને એવું કરે જો દખલ ના હોય પોતાની તો બધાને સામાન જાય. બધા અમે એવું નક્કી કરે ત્યાં કોઈ કોઈ લઈ ના લે. અને આ પેલા અડધો વધારે લઈ લીધો એ પેલા ની દખલ થી, તો અત્યારની દખલ કેવી હોય એમાં? અત્યારે દખલ માં કરે ને એટલે પછી આવતે બહુ બહુ મોટી રીતે દખલ કરી ઓછી ના થાય પણ હિસાબ બગાડ્યો આવો દખલ કરીને, એટલે દખલો કરવાની છે ને ત્યાં સુધી. ગાડી માં કેટલી દખલ હોય? જોડે બેઠો હોય ને તો ઘસી ઘસી ને પાડે. દખલ જ છે ને. ચલો પછી દખલ શીખે નક્કી કરે આપડે. તને દખલ ગવાના ગમે? બધા જાણે બધું શું કરે છે શું નહીં બધું એફિડેવિટ માં બધું કે દખલ કરી કરીને પછી પણ નિર્ભર થતો જાય, એમ દખલ કરતો એમ નિર્ભર થતો જાય. આત્મશક્તિ હણાયા કરે શું થાય? સહજ શક્તિ હતી તે હણાયા કરે, અનંત શક્તિ નો ધણી હતો હણાયા કરે. પછી કે દાદા તમે શક્તિ આલો શક્તિ આલો. દાદા પણ આજ એક જગ્યા એવી છે કે જ્યાં ઓપન થવાય અને નિર્ભય બનાય. આજ એક જગ્યા એવી છે કે અહીંયા ઓપન થવાય અને નિર્ભય થવાય. એક જણો કાગળ આવ્યો છે કે છે એક જણ મારા મોકલી હતી, એકની લાઈફ માં બહુ મારી રહેતી હતી. મારા એક જણ મોકલી હતી એટલે વિધિ કરી આપજો કે મારા ભાઈ જાતે આવી નથી ને આ આવું ભગવ વિધિ કરાવે તો એ બધું વિધિ કરી આપી. એ તેને લીધે તાર જતો જતો ભાઈ આવતો જ આગળ આવ્યો. દાદા અજાબી થઈ ગયા તું દાદા ભગવાન કેવા? આવું તો રોજ 25 કેસ આવે છે મારા આમ થઈ ગયું. એ જોરદાર છે કે નહીં છે દાદા? ખરું ને? બહુ જોરદાર. કોરોનો શ્રદ્ધા દાદા, હે કોરોનો શ્રદ્ધા દાદી. એટલે પછી વિધિઓ કરી જ્ઞાની વાત કરવા આવું આશીર્વાદ ના આપે પૂર્ણ બંધાઈ ગયા છે આપડે પૂર્ણ નહીં જોઈ શકીએ કઈ જશે અને પાછો કરશું વિચાર કરો ને કઈ આગળ બીજી દુકાન છે ક્યાં થશે કઈ બેસે ક્યાં છે એવો જવાબ આવ્યો શું આવ્યું આશ્વાસન ક્યાં લેશે ફરીથી પાછો કાઢો અને કેટલી બધી ખાતરી થઈ લેવા તો આવ્યો ત્યાં દાદા ભગવાન મારું દુઃખ દૂર કરશે અહીંથી પાછો બીજી કઈ દુકાન છે એ મને કહો કે સરનામા હાથે કહો તમે ભાઈ દુકાન તો છે નહીં પણ થવા દો ચાલવા દો એવો મને જવાબ આવ્યો વાત તો કરી પડી દુકાન બીજી કઈ છે ને બિચારો અહીં કેટલા કેટલા આશ્વાસન પૂરક આવ્યો ભાઈ દાદા અમારો જેવા દોડાય એવો કહે ને લોકોને હે રાતે વાત હોય ને ત્યાં રાતે એને સપનો આયા કરે આવું હોય ને આવે મને આવું એકલો જવાબ ભરે આવે ના નથી પડતો બધા બધા મને નથી ગમતું તો શું થાય આ તો બધું દાખલો આવે કેટલા કહે છે મારે મારે તો કઈ દુખતું નથી તો મને દુખે તેને હું શું કરું કેટલા કહે આ દાદા દુખે છે આ તો હું આ કહે છે દાદા મળે નારાજ ના કરીએ બધું આ કહીએ તમારે ઘરનું ફળ સંસ્થા ના થાય એમ ફળ ના આવે મારે જેને જો સંગ છે તેમાં ફળ ના આવે બહુ ના આવે જેવું એવું ના આવે અમુક ભાવમાં આવે નહીં તો હીરા પર પડી જાય ને આ લાગે ચીચી રીતે થાય ચાલે નહીં એટલે જગત માં કોક જ ફેરવો કોઈ માણસ નો એવો જન્મ થાય કે તેને શ્રદ્ધા ની મૂર્તિ કહેવાય શું કહેવાય શ્રદ્ધા ની મૂર્તિ એને શ્રદ્ધા આવી જ જાય અને ત્યાં આપણું કામ થાય બાકી શ્રદ્ધા આવી ના જાય આપડે બહાર બહાર કરી બહુ સારું છે તું રાખે શ્રદ્ધા કશું બોલે શ્રદ્ધા આવી જ જાય મળે લંડન માં હતા ને દાદા પાસે હું લંડન હતો એક ભાઈ કપલ આવ્યું કે બાળક આપો દાદા મને સાક્ષી અંબામાની દાદા કે વિધિ કરી અને અરજી સ્વીકાર થયો દાદા મને પૂછ્યું કે એટલે આપવું એમ એટલે કે મેં કહ્યું આપો તો મારે અંબામાની પ્રાર્થના સ્તુતિ બધું બહુ કુદરતી ચાલુ થઈ ગયું છે એ કેમ કહી રહ્યો એવું લંડન હા લંડન માં એક કપલ આવેલું આપની પાસે એને બાળક ની કે બાળક આપો તો આપે વિધિ કરી હશે પછી એમને સાક્ષી માં મૂકી આપે એમને આપવું કે નહીં તો આમને કહ્યું આપો તો ત્યારથી એમને અંબામાની આરતી ને એ થયા કરે છે હા એ આપે પેલા ભાઈ પેલા કપલ ને એવું કહ્યું કે ત્યાં માતાજી નો દેશ માં માતાજી ના દર્શન કરી આવજો તો એમને તે દિવસ થી માતાજી ની આરતી રોજે નિયમ થી થયા કરે છે એવું સાથી બની ગયું હશે

તમારે તો ચર્ચા થઈ પછી એના અંત આવ્યો તો ખરો એના અંત હકાર માં આવ્યો દાદા વાક્ય તો જીત્યું દાદા નું હતું ને દાદા નું સિદ્ધાંતિક વાક્ય હતું ને આમાં જે નિયમ થી અનિતિ પાજે એકલું વાક્ય આપ્યું હોય ને તો વિરોધ ઉઠે પણ એની પાછળ સિદ્ધાંત મૂકે છે કે નિયમ જ મોક્ષે લઈ જશે પછી આવી રીતે પડાય એટલે કઈ રીતે પાડવું એનો પણ ખુલાસો આપ્યો છે દાખલા સાથે ઘણી વખત આ વાંચીએ ને બધા એવું થાય કે એનો ખોળ કહે છે થોડીક ઉતાવળ કરે છે આમ કે એમ પ્રથમ દ્રષ્ટિએ તો અન્યાય કઈ લાગે અન્યાય આજે પેલા મંજુબેન ઝવેરી કેતા હતા કે આ દાદા એ અનિતિ પાડ પણ નિયમ થી એ તો કે છે કે ગજબ ની વાત કરી દીધી છે આવું કોઈ બોલ્યો જ નથી કે એ છે ને આરોગ્ય કે મારે છૂટતું નહીં સાહેબ હું શું કરું કે છૂટતું નથી નિયમ કે નથી સાહેબ કારણ કે એ કઈ નથી છૂટતો નથી ચાલે જાવી નહીં કરું કામ એમ જ તાર દુકાન આવે એમ શું લાભ થયો હોલસેલ ની દુકાન માં આવે તો લાભ ના થાય રિટેલ માં સારા લાભ થશે કે છે કે કોઈ પણ વાક્ય હોય આમાં એ લોકો ત્યાં વાંચે તો પેલું વાક્ય વંચાય ને તો આમ પેલું વિરોધ ઉભો થાય એવું લાગે પણ એનો ફોડ તરત જ આપેલો જ હોય છે વિગતવાર ફોડ હોય છે એટલે પાછું વળી મરે દાદા પક્ષ ના દાદા ના પક્ષ ના નહીં વળી મરે એ કે ધીરજ ના હોય તો પેલો ગુચવાડો ઉભો થઈ જાય આ ફોડ પડી જ જાય અંદર પાછળથી આ મુવા શબ્દ માટે એવું જ કે મુવા શબ્દ એ કે દાદા મુવા જ બોલતા હશે પછી પાછું એક જગ્યા એવું છે કે મુવા જેને કહે તો અજર અમર તપે અંદર ટેબલ આવતો છે ભારે જશે ને તેલ નું પચાસ છે તેલ પાણી ઘર નું પછી અમદાવાદ માં ખાલી મજા આવી હતી એક રજનીશ માં ગયેલો જાની કરી ને સુરેશ જાની કરી રજનીશ માં ગયેલા માળા બાળા પહેરી શરીર મજબૂત અને એન્જિનિયર મ્યુનિસિપાલિટીમાં એન્જિનિયર હતા અમદાવાદ નું શું પગાર મળે છે પચીસો કરે તમે 83 રૂપિયા ભાડે જાવ છો એનું ભાડું કે છે 83 પડ્યું ને ભાડું કહ્યું છે મને કે છે ભાડું નહીં હું પગાર થી રહું છું પગાર એ વાત હતી પણ એના મહિના નું ભાડું રોજ નું ભાડું તો આટલું જ ગણાય ને ખુબ હશે ભાડું કહેવાય કે ખુબ હશે ખૂબ જ હશે પછી મેં કહો ભાડું કહેવાય ને અમે મશીન આપીએ ને એનું 100 રૂપિયા ભાડું લઈએ રોજ સરકાર પાણી અને બસ તેલ પાણી તો સરકાર નાખે અને તમારું તેલ પાણી એ શું પાછું કહ્યું શરીર ને જોયું તું તેલ પાણી નાખે એ તમારે ઘેર કરે ઘરનું તેલ પાણી કે છે એ ભાઈ ખૂબ હજો આવી જાગૃતિ એમને ક્યારે રહેશે કે છે જ્ઞાન લેશે તારે કે અમને તો આવી કઈ જાગૃતિ જ નહીં જ્ઞાન લીધા પછી જાગૃતિ અને માણસ ઉઠું છે એ સિમંદર સામે ના ડેરાસન જઈ રહ્યો વધુ ટાઈમ સર્વિસ માં આયા પછી રજનીશ વાળો આપડે તો રજનીશ વાળા બહુ આવી ગયા છે વડોદ આવ્યો ત્યારે તો તમે હતો ને વડોદ આવ્યા સાહજિકતા દખલ નહી કોઈ જતું તમે આમ કહો તો આમ આમ કહો તો આમ પોતાપણું નહી એમ તો કઈ વધુ પોતાપણું છોડી દેવ નહી ગાડી કે છે ગાડી કેમ એ પછી કાલે કાલે કે છે પછી કેમ આમ જવું છે કેમ ના એમ નહી અમારે કે બધું વાંધો નહીં અમારો પોતાનો મત ના હોય એનું નામ સાજીક પણ સાજીક પોતાનો મત ના હોય એ સાજીક પણ બીજ પારકા ને મતે ચાલવું એટલે એ પોતાપણું જે કહ્યું ને એ છૂટે કઈ રીતે પોતાપણું છૂટે આપડે શોપ તૂટી જાય પોતાપણું શોપ તૂટી જાય એટલે છૂટી જાય મારું કહેલું જ કરવું પડશે કે બીજા બધા શોખ ના છૂટે તો કશું એટલે પોતાપણાનો શોખ માં પોતાનું ધાર્યું કરાવવું એવું નહીં બસ ધાર્યું કરાવવું પડે નહીં તો પોતા પણ જાગે એટલે ભગવાન થઈ ગયા છે એને જ્ઞાની પોતા પણ સાથે હોય પોતા પણ સાથે જ્ઞાની હોય એટલે એટલે સર્વાંશે ખલાસ નથી થતું એમ પોતા પણ જાય એટલે ભગવાન કહેવાય આપનું તો પોતાપણું ખલાસ થઈ ગયું છે ને પોતાપણું તો ખલાસ થઈ ગયું છે ને આપને વિશે તો ભગવાન જ કહેવાય ને કહેવાય પણ આ લોકો મગજ બગડી જાય તેથી આપણે શું એટલે મેં કહ્યું ભગવાન તો મને ઉઠવું ઉઠવું એ લાગત છે હલકા પદ લાગત છે અમારું પદ તો ઘણું હતું નિર્વિશેષ પદ એવું લખ્યું છે પુસ્તકમાં આપણે કહું ને જ્ઞાની તો પોતાપણા સાથે હોય એ પાછું જુદું થયું તમે બધા જ્ઞાન આપ્યું બધા જ્ઞાની જ કહેવાય ને એ અપેક્ષા તમારી પાસે પોતાપણું છે એ પોતાપણું જતું રહે એટલે તમે ભગવાન જ્ઞાન પછી એ ડિસ્ચાર્જ ભાવ કેવાય પોતાપણું મહાત્માઓને છે ડિસ્ચાર્જ ભાવ કેવાય માલ ના આધારે ટક્યું છે એટલે માલ ખાલી થશે તેમ પોતાપણું ખલાસ ખૂલતું જશે પોતાપણું નથી એવું ખૂલતું ટાંકી માંથી ખાલી થઈ ગયું એટલે થઈ ગયું આ વાત કઈ લી આપે પેલી ઉદય એટલે કે વ્યવસ્થિત ના ઉદય બધા ઉદય જે આવે એમાં પેલું તન્મયાકાર પણ હોય જ પછી ત્યાં પુરુષાર્થ માંડવાનો છે છૂટા પાડવાનો એટલે આ પોતાપણું ડિસ્ચાર્જ તો થાય પણ પોતાપણું ઓગાળવા માટે એટલો પુરુષાર્થ તો ખરો જ ને એ જાગૃતિ નો પુરુષાર્થ તો ખરો જ ને જતું જ જાય ઓછું નીકળ્યું હોય તો રહ્યું, વધારે વધારે નીકળ્યું તો ઓછું રહ્યું, જેટલું જાગૃતિ પ્રમાણ નીકળે. જાગૃતિ નું પ્રમાણ હોય તો પ્રમાણ નીકળે, જાગૃતિ વધારે હોય તો વધારે પ્રમાણ નીકળી જાય, જલ્દી નીકળી જાય. ઓછું હોય એવું ધીમે ધીમે નીકળે. તો છે હોય 100% તે બધી જાગૃતિ વધારે હોય તો એકદમ 10% નીકળી જાય, જાગૃતિ ઓછી હોય 2% નીકળે. પછી 90% નીકળી જાય. એ પોતાપણું એટલે એ જાગૃતિ કેવી હોય? એ પોતાપણું ખલાસ થાય 10% અથવા એ જાગૃતિ કેવી હોય? ઉદય આવે એમાં જાગૃતિ વર્તે તો 10% પોતાપણું ખલાસ થયું કે 2% થયું, એ જાગૃતિ કેવી હોય? એમ વધતી જાય, 0% પોતાપણું ખલાસ થાય 1% જાગૃતિ વધતી જાય. હા, પોતાપણું ખલાસ થાય તેમ જાગૃતિ વધે અને જાગૃતિ ના આધારે પોતાપણું ખલાસ થાય. હા, તો એ જાગૃતિ કેવી રીતે વધતી હોય, કઈ રીતે વર્તતી હોય? એ જાગૃતિ કઈ રીતે વર્તતી હોય તો પોતાપણું ખલાસ થાય? શુદ્ધાત્મા સુધી આજ સુધી આજ્ઞાઓની જાગૃતિ બધી, આ કોણ હું કોણ એ બધી જાગૃતિ. મારનાર એ મારતો નથી, એ શુદ્ધાત્મા બરોબર, એ બધી જાગૃતિ બરોબર. પોતાપણામાં એટલે અહંકાર અને પોતાપણું એક કહેવાય નહી? અહંકાર ગયો કહેવાય, જ્ઞાન આપ્યા હતા. તો પછી પોતાપણું એટલે, પોતાપણું એટલે જે અહંકાર જીવતો નથી તે એ પોતાપણું. એને એ વસ્તુ નો લાડવો વાળ્યો તો લાડવા કેવાય, ને ચકતા પાડ્યો તો બરફી ચૂરમું કેવાય, અને અમને એમ ચકતા એના પાસે લાડવા ના હોય એમને ચોવું પેલું એ કેવાય, ચૂરમું કેવાય. અહંકાર મમતા જતો રહ્યો એટલે, અહંકાર અને મમતા જતા રહ્યા એટલે, એ જતા રહ્યા એ ભાગને અત્યારે પોતા પણ કહીએ છીએ આપડે. અહંકાર જેવું દેખાય છે, અહંકાર જેવું દેખાય છે એને પોતા પણ કહીએ. અહંકાર તો ખસે નહી, ઓછો થાય ને, તો આ પોતાપણું ખસી જાય. પોતામાં તો ઓછું થતું જાય, પોતાપણું એટલે ભરેલો માલ, અહંકાર ભરેલો અહંકાર નીકળ્યા કરે. અને આ તો અહંકાર કેવો છે, ભરેલો છે અને નિવારે ભરાતો છે, બે ભેગા છે. ભરેલો છે, ભરેલો નીકળી ગયો, ભરેલો રહ્યો. ભરેલો પેલા લોકો હવે નવો નથી ભરાતો, અહી નવો ભરાતો. એટલે આ પોતાપણું તો જેટલા એટલે એટલે ઉદય જેટલા પેલા ઉદય આવે છે એટલા વખત સુધી પોતાપણું તો ટકવાનું જ ને એની જોડે, એવું નહી? પોતાપણું ખરાબ થયા પછી બધું ઉદય આવે જ ને, એમાં પોતાપણું ના હોય ઉદયમાં. એ તો પોતા પણ ખલાસ થાય ત્યારે પણ એમાં પોતા પણ ના હોય એટલે અત્યારે મહાત્માઓ ને ઉદય પણ છે અને ઉદય માં પોતા પણ પણ છે ઉદય તો મારે હોય ને આપણે પોતા પણ ના હોય અને મહાત્માઓ ને અને મહાત્માઓ ને આ બધાને જ્ઞાન લીધું છે એમને એમને પોતા પણ છે ને એટલે ઉદય માં પોતા પણ છે એટલે ઉદય માં જે પોતા પણ વર્તુ છે અત્યારે એ પોતાપણાને ખસેડવાનું છે એવું છે ઉદયમાં પોતાપણું વર્તે એ મહાત્માઓની સ્થિતિ છે અત્યારે એ તો ઓછું થતું જાય વર્તી જાય ખલાસ થઈ ગયું ઓછું થતું જાય વધે નહીં ઓછું થતું અહંકાર તો ભાઈ અહંકાર ક્યારે ઓછો થાય તો બાયોટે અસ્થાનો છે કપડા ભરો ગાય ને હાર માર માગે છે અહંકાર બધો ઓછો થઈ જાય એટલે પેલા અજ્ઞાની ની માટે વાત છે અજ્ઞાની એ લોકો ને આવી રીતે અહંકાર ઓછો થઈ જાય જ્ઞાન માં તો અહંકાર હોય નઈ ને તો અજ્ઞાન ની વાત અહંકાર વાળા ને એ ઘટે નઈ અહંકાર અહંકાર વધે એવા જ બધા સાધનો મળી આવે પણ ઘટવાના સાધન માં આવો કઈ બાવટિયા બાવટિયા મળે ને આવે કઈ આવે ને અહંકાર ઉતરી જાય એ કે તો 10 લાખ રૂપિયા ની મિલકત ને 15 લાખ ખોટ જાય ગઈ તો અહંકાર ઉતરી જાય પણ એ બીજા ખૂણામાં પેસે ને પાછું એક ખૂણામાંથી નીકળીને બીજા ખૂણામાં પેસે ખલાસ તો ના થાય અહંકાર ઉતાર કોઈ ભર્યો નહી હોય મળે આ જ્ઞાન થી કહો છો ને જ્ઞાન લીધું એટલે પેલો અહંકાર છૂટ્યો ના તો પેલા ઉતાર અહંકાર ઉતાર ના મળ્યો નહી કઈ એવો વ્યવહાર જ ક્યાં હતો બધો સીધું સ્કૂલ વાળે જઈને આવવાનું એટલો જ વ્યવહાર હતો અહંકાર લાંબો કઈ લાંબા નતો દિલો અહંકાર હતો કેવો દિલો મોડો પણ તૂટે નહી તૂટે નહી તૂટે નહી ત્રણો તો તૂટે નહી રામોનભાઈ પૂછે છે કે દાદા કે છે ને કે અમારો રિવોલ્યુશન 5000 કરતા પણ વધારે તો કે આ તો કે કોમ્પ્યુટર કરતા બી તમારો રિવોલ્યુશન બહુ થઈ ગયા કયા ફોન કયો જવાબ પડ્યો છે આપડે એને બંધ કરી દઈએ આટલું ત્યાં બંધ કરી દઈએ તો ઉકેલાઈ જાય બઉ એમને દાદા એક જ વાત એમને આ મગજ માંથી કે ક્યાં છે મારો ફોન ક્યાં છે આવે આવશે આવે આવશે. Okay, that's...